તમારે ઘડી મોડું જોવું પડે આ તો શું બુદ્ધિ બહુ જ તીવ્ર પ્રધાન મેં કહ્યું હતું કેન્દ્ર માં રાખેલો ને રાખીને કરે શું? એમને તો ત્યાં ગઠિયા જોઈએ, સાચો માણસ કામ નો નહીં લે કેન્દ્ર માં. હા સાહેબ, એ તો સાચો માણસ ને દાદાજી, શકે જ નહીં બે દિવસ. આખા દુનિયાના બધા સ્ટેટો ની સલાહ, અમેરિકા રશિયા બધા ની સલાહ એ અમે ઓછી મોકલી છે. અને આટલો બધો બુદ્ધિશાળી નું વર્તન શામાં જતો રહે છે? આપડે ત્યાં કઈ મુસ્લિમ વર્ગ ઓછો છે, પણ દાદાજી આ બધું એ મમતા માં 10 લાખ કમાતા હોય બાજુ ને 15 લાખ આપી દીધા એટલે બઉ થઈ. ના પણ દાદાજી એ તો એ સિવાય આપડા જૈન મંદિરો નું એ બધું કામ કરતા જેથી હું બોલવા લાગુ ને દાદા, હું શું બોલું? મને જો કરતા આંતરિક શું વગર કામ નું શું? તેનાથી પેલા આઝાદ થઈ જાય ને? ના થાય એવું દાદા, સમજીએ છે ખરા, પણ એ અમલમાં મુકતા વાર લાગે. એમ અમુક વસ્તુ સમજી શકાય કે અસર થવી ના જોઈએ, એ તૂટી ગયું સાજુ થઈ એ સમજાત નથી. એ સમજણ સાચી સમજણ નથી. સાચી સમજણ એનું નામ કે જાણીએ કે ધેર છે પછી પીએ જ નહીં, એનું નામ સાચી સમજણ. બરાબર. અને જે સમજણ ધેર ને પીવડાવે એ સમજણ જ નહીં સાચી. તને સમજે ને? બઉ છે આખી રાત ઊંઘ ના આવે. આ સુખ જ નહી ને, ઘડિયાળ દુઃખ તો વાર જ નહી ને. આ સુખ ઓફિસ માં જઈએ, દરતા આવ્યા પણ બોસ તરીકે આવતો એટલે મારો પછી ગુના વિશ્વાસ લડી ને હોય એ લડીને આવ્યો હોય ચાપડી પછી સ્વીકારે એવું આજે જગત કોને બનાવ્યું લાગે છે? કોઈ દૈવી શક્તિ છે ખબર નથી, કોઈ દૈવી શક્તિ બનાવ્યું હોય એવું લાગે છે. પછી એને એ પહેરેલા છે કુવારા બધું. શક્તિ છે પરણેલા કુંવાળા કેવી રીતે ખબર પડે? એ શક્તિ છે એ પરણેલી છે કે જાગ્રત તો કેવાય, કંટ્રોલ કરે છે જાગ્રત તો ખરી ને, એ આ બધું કંટ્રોલ કરે છે એટલે જાગ્રત કેવાય. કંટ્રોલર પાસે હોય છે ને એના આસિસ્ટન્ટ કંટ્રોલર હોય એકલો થી ચલાવે. તારી ઓફિસ માં કેટલા માણસ છે? એની ઓફિસ એમ રાજા રાખે છે ને ચા હરી એમ રાજા રાખે છે. એમ રાજા શા માટે રાખે? લઈ જવા માટે માણસ. માણસો ને અહીંથી લઈ જવા માટે. હા લઈ જવા આપણે અહી દેહ ને લઈ જનાર આપડા ચાર જણ હોય તે તેરા લઈ જનારી એમ રાજા બે લઈ જતા છે ખબર નથી. એ ખબર નથી હિન્દુસ્તાન માં કેટલા ભૂતા ખાઈ દો તારે. લૌકિક જાણવું છે કે અલૌકિક? લૌકિક જાણવું છે કે અલૌકિક? અલૌકિક જાણીએ. અલૌકિક જાણીએ. લૌકિક તો આ બધું જાણેલું છે. કોઈ ચક્કર ભગવાને બનાવ્યું, કોણ બનાવ્યું, કોણ બનાવ્યું એમ રાજા છે ભૂતો લઈ જાય માણસ લઈ જાય છે. હું હવું એવું જાણતો હતો. પછી ઉદભવ કરી આખા હિન્દુસ્તાનમાં એમ રાજા નોંધ બીક લાગે જમરાયા શોધખોળ કરી જમરા નામનું જીવડું જ નથી. આ વાત ખોટી તદ્દન વાસ્તવિકતા એવું કઈ છે જ નહીં. તો મરણ જીવન સ્થિર ચાલતું છે. નિયમ રાજ છે. શું છે? નિયમ રાજ. યમરાજ નહીં પણ નિયમરાજ છે. નિયમરાજ ની બીક લાગે કે યમરાજ ની બીક લાગે? નિયમરાજ હજુ હવે જાણીએ છીએ ને દાદા. નિયમરાજ હજુ હવે જાણીએ છીએ ને. હજુ હવે નિયમરાજ વિશે જાણ્યું? ના એટલે જાણ્યું એટલે પછી બીક જતી રહે ને. હવે એટલે બીક કાઢી નાખશું દાદા. તમને બીક ભગવાન બનાવ્યું નથી. ફોરેન ના સાયન્ટિસ્ટ મને કહે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે. ક્રાઇસ્ટ તારા અમુક બધી જાણ્યું એની આગળ તો ઘણું જાણવાનું લખીશ. શું કહ્યું? ગોડ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તારે ફેક્ટ જોવાનું છે કે વ્યૂ પોઈન્ટ જોવાનું? ફેક્ટ. ફેક્ટ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. શું છે? બરાબર. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ વૈજ્ઞાનિક ધોરણે ચાલે છે. H2O ભેગું થાય કે પાણી થઈ જાય તો શું ને આ વાગવા વર્ષે છે તો કઈ ભગવાન ત્યાંથી આવતો છે વાત છે એ સૂર્ય થી જ થાય છે ને એટલે સૂર્ય મહાન કહેવાય ને એવું થઈ શકે? આ બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એ બધા સૂર્ય ને કારણે થાય છે ને એટલે સૂર્ય મહાન કહેવાય. સૂર્ય ને કારણે સૂર્ય સૂર્ય મોટો હોય તો વધારે કામ કરે એ કામ કરતા નથી. નૈમિત્તિક પ્રયોગ સૂર્ય કશું જ કરતો. સૂર્ય કશું કરતું એનો સ્વભાવ કરે છે. શું કરે છે? સૂર્ય કઈ પાણી ને ગરમ કરવા કે એને વરાળ કરવા આવ્યો નથી. આ લોકોને અજવાળું અપાય નથી આવ્યો. તો લોકોને અજવાળું આપવા આવ્યો નથી. આ હારી જો હોય તે શું કરે છે? આપણે મોઢા દેખાડે છે એ શું કરે? આપડો બધા મોડા જેવો જેવો દેખાડે છે, એ શું દેખાય? એનો સ્વભાવ જ છે. એ રીતે સૂર્યનારાયણ શું કરતો? સૂર્યનારાયણ સ્વભાવ જ છે. આ બધું એનાથી એની અસર થાય, આવી થાય એની અસર, આવી થાય એની અસર, એ પોતાનો સ્વભાવ છે. કરતા કોઈ નથી આ જગત માં, કોઈ કરતા પાક્યો નથી. નૈમિત કરતા દેખાય, કરતા કોઈ દેખાય, સ્વભાવ થી ચાલી રહી. વૈજ્ઞાનિક રીતે આ હું જાતે જોઈને કઉ છું, એમને ગપુ નહીં હતું. The world is the puzzle itself. Itself puzzle થઈ ગયું. Itself puzzle. પછી લોકી કે દઈએ કરી, કારણ કે એ તો ફર્સ્ટ ક્લાસ પેસેન્જર માટે જ પેલી ઉપર હોય. બીજા બધા પેસેન્જર ફર્સ્ટ ક્લાસ થર્ડ ક્લાસ બધા માટે લોકી જોઈએ. દરેક પેસેન્જર જુદી જુદી રીત હોય. એટલે પઝલ છે. જેમ ટુ હેડ નો ભેગું થઈ જાય, પાણી છે એમ કોણ બનાવનાર? બનાવનાર કોણ? કોઈ નહીં. કોઈ નહીં, કોઈ બનાવનાર. જાતે જોઈને કેવું છે? ગપુ કરેક્ટ, 100% કરેક્ટ. કોઈ ના સાયન્ટિસ્ટ કે ભગવાન નથી. ભગવાન ના હોય તો દુનિયા આવી દેખાય છે. આપણી સુંદરતા જે દેખાય છે, ભવ્યતા, આપણો જે આનંદ, એટલે ભગવાન ના હોય કેવું હોય? ભગવાન તો છે જ. અમને કે ક્યાં રહે છે સર? તને શું લાગે છે કે ઉપર ઉપર તાર બાપો કોઈ ઉપર હતો નથી? આકાશ છે બધું જ્યાં બધે. આમ તારી અરજીઓ બધી લોસ પ્રોપર્ટી હાઉસમાં ગઈ હોય તો ઉપર તો કોઈ રહેતો નથી. અને રહેતો હોય તો મને આપણે લઈ લે. કહ્યું એનું નામ બોલવા મળ્યું એટલે એનું નામ બોલી લઈ લે કે ના લે? હે, એવું છે ને? આ તો વિજ્ઞાન છે. તકે ક્યાં રહે છે મને તમે લખ? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ઇનવિઝિબલ તારી મારી વચ્ચે ઘણા નરા ક્રિએચરથી જ ભરેલું હતી. વચ્ચે નાના નાના નાના મોટા મોટા મોટા વાંચતી ના દેખાય, દુર્ગંધથી દેખાય ના દેખાય. નાના ભગવાન લઈલા છે, અંદર ભગવાન લઈલા છે. દેખાય છે બધાને ભગવાન દેખાય છે પડે એના અંદર ટેબલ ઉપર કોટની પાસે લખી દાદા તું બરોબર સારું શાંતિ રહે. જલારામ બાપા જે છે ને, એમને હવે દાદા ભગવાન એવું આખું કન્વર્ઝન વિચારી. આ જુદું છે. જલારામ નો વ્યવહાર ચલાવવા માટે, વ્યવહાર અને આ રિયલ માટે. જલારામ નું રિલેટિવ માટે, શું છે? રિલેટિવ માટે અને આ રિયલ માટે. રિલેટિવ કાઢી નાખવાનું નહીં, રિયલ પણ, રિયલ ને માટે. રિયલ થાય ત્યારે પછી બધું ક્લિયર થાય, નહીં તો ક્લિયર ના થાય. ત્રીસ બાર બેસે સાંજે હોલમાં પાલડી ભાઈ કે છે કે આપે જે ચોથી આજ્ઞા કહી કે ફાઇલો નો સંભાવે નિકાલ કરો, તો એમાં ઘરમાં બે ફાઇલો હોય એમાં એક નો સંભાવે નિકાલ કરવા જઈને બીજાને ખોટું લાગે, બીજાને એવું થાય કે અન્યાય. બે ફાઇલો હોય ઘરમાં, એમાં એક ને સમજાવ, એક નો સમતા ભાવે નિકાલ કરવા જઈએ ત્યાં બીજાને છે તો ખોટું લાગે, એ મને અન્યાય થાય છે, મને અન્યાય થાય છે, સામાનો પક્ષ લે છે, તો ત્યાં શું કરવું? આપણા મનમાં રાખવાનું સંભાવ નિકાલ કરવાનો. આપડે મનમાં રાખવાનું સંભાવ, મારે ફાઇલ નો સંભાવ નિકાલ કરવો છે, એટલું મનમાં તમે રાખો ને, એટલે પછી જે બોલાય તેના જવાબદાર તમે નહીં. તમારા મનમાં નક્કી હોવું જોઈએ મારે સંભાવ નિકાલ કરવો છે, એ તો પછી આમાં બધા ખોટું લાગે બધા, એક નું આમ કરીએ સંભાવ નિકાલ કરીએ, એવું કરવા જરૂર નથી, તમારે મનમાં જ કરવાનું. પછી બધા જોઈએ જે ડીલિંગ થાય એ જાત ડીલિંગ ના જાતા એ તમારે નહીં, તમારે ભાવ એ મારે સંભાવ નિકાલ કરવો, વ્યાર વધારવું નથી સંભાવ નિકાલ કરવો. તે છતાં વેર વધે તો તમને લાગે તો વધુ નથી, પણ તમારે નિકાલ કરવો છે તમારે નક્કી રાખી દો ને, વધી જાય તે જવા નથી. તમારે તો આ એક જ સિદ્ધાંત છોડો નહીં કે સંભાવ મારે નિકાલ કરવો છે. તો કોઈ ફાઇલ નો સંભાવ નિકાલ થયો નહીં તો બઉ ચીકણી હોય નિકાલ થાય નઈ, આપડે મનમાં નક્કી રાખવાનું સંભાવ નિકાલ કરવો. આવો પોપટભાઈ, બઉ ચીકણી હોય સંભાવ નિકાલ કરવા જાય ને ઊંધું બધા રાખે, એટલે મનમાં રાખવાનું આપડે સંભાવ નિકાલ કરવો. ઘરની બહાર ચીકણી કહેવાય, બહુ બહાર ચીકણી કહેવાય, બહાર ની ઉકલી જાય, ઘણા અવતારો જેવું કરેલું બરોબર છે. લગ્ન બધા જશે ને સારી વ્યવસ્થિત બધું સમજાઈ ગયું, હા એ તો ફિટ બેસી ગયું, બેસી ગયું એટલે શાંતિ થઈ ગઈ, એ ફિટ બેસી ગયું એટલે શાંતિ થઈ ગઈ. મોક્ષ માં જતા પહેલા કરી ટકાવ છે અનેક રસ્તા ને, આ જ્ઞાન રસ્તો બીજા પેલા બીજા રસ્તા, યોગ રસ્તા બીજા રસ્તા, તે યોગ રસ્તા માં સહસ્ત્ર ધરકબો માં જાય તો પછી જતા આગળ મોક્ષ પડી જાય, પછી આત્મજ્ઞાન થાય, પછી એટલે અર્થી માર્ગે જાય બધા જાત જાતના માર્ગ બરોબર ને, સૌથી હેલા મેલો માર્ગ જ્ઞાન માર્ગ, રાજ માર્ગ હિન્દુ શાસ્ત્રો મુજબ આત્મા અંતે સહસ્ત્ર દર કમળ માં જાય છે અને અર્ચી માર્ગે જાય છે, ના કઈ જરૂર નહીં, રસ્તો છે જુદો, આ રસ્તો જરા મળી ના આવે પેલો રસ્તો મળી આવે, પણ અત્યારે રસ્તો પામનો નથી, જાણકાર નથી અત્યારે, પેલા એ પ્રમાણે કરતા કે પરાઠી વાળી બેસવાનું, ધ્યાન બે આખો ચેન્જ ધ્યાન કરવાનું, એ પ્રમાણે કરતા હતા. એ તો બરોબર છે, એ તો બધું, એ બધો અર્ધસ્તો કહેવાય. ખોટો નતો. પૂર્ણ અનુભવ માં જાગૃતિ થઈ જાય તૈયાર, અને આ જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ એ નમકીઓ જ્ઞાન છેલ્લું. આ થેલું છે, આ યાર્ડ માં છે, કેવું જ્ઞાન માં છે. બસ જ્ઞાન લીધા પેલા જે આપણે કરતો, જે પણ કીધું એ પ્રમાણે, તો અંદર હજાર હજાર બલ્બ ના પ્રકાશ એવું અંદર પ્રકાશ દેખાય છે. દારૂ ઘણું કોઠી ભરીએ તો ના દેખાય બધું, એવું ભાઈ કોઠીઓ ફૂટ્યા કરે. બીજું કશું નહીં, પણ એનાથી મનમાં એમ થાય મારી પાસે કઈક આવ્યું છે, એકાગ્ર રહે તો બહાર તો બધું ભૂલે. એમ કદું કદું આગળ વધે, આ તો બધું કાયદેસર નથી, ગેરકાયદેસર જે હાથમાં આવ્યું છે લઈ પડે. આ રિયલ સાધનો નથી, આ રિલેટિવ સાધનો કે છે. એના માટે કરવું પડતું હતું, એ સહજ થઈ જતું. સહજ થાય. પરમાનંદી પોતે પંકજ નું ચાલે છે રીતે વ્યવસ્થિત પંકજ ને પ્રેરણા કરે. જ્ઞાન મળ્યા આપવા પ્રાપ્ત થાય નિશા નહીં, ખરેખર શું તક રાગ દ્વેષ ના થાય, બધી કઈ રાગ દ્વેષ ના થાય. ભય ના લાગે, ભય બિલકુલ છૂટી જાય. તો આત્મા બિલકુલ નિર્ભય થઈ જાય, અને દેહ માં ભય હોય વખતે કોઈ તો મારે વિધિ કરે ને, તે કેટલાક માણસો વિધિ કરતા કરતા બહાર કશી નવી જાતનો અવાજ થાય તો દેહ ભરકે, પણ અંદર પોતે ના ભરકે. સગી ચેતના છે, માલ ભરેલો હોય એવું નીકળે, પડકાર ભરેલો હોય, પણ એ ભય ના, ખરેખર ભય નથી. જો ખરેખર ભય તો આત્મા ભયમાં હોય ત્યારે, હવે ભય રહ્યો નથી ને ભજન, ત્યારે તો આમ થઈ જશે ને તેમ થઈ જશે, ફરા બધા જાત જાતના ભય. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે વિતરાગતા રાગને સહિત થયા અને ભય ગયો કે થઈ ગયું પૂર્ણાહુતિ. આત્માનું અસ્તિત્વનો ભાન આખા જગતને જીવ માત્ર નથી, પણ વસ્તુત્વનો ભાન નથી. એટલે હું કોણ છું, હું શું છું એ જાણતા નથી. હું શું છું એ જાણે ત્યાર પછી પૂર્ણત્વ એની મહેનત થાય. જેના અસ્તિત્વ નો ભાન છે એ જીવ માત્ર ને નાસ્તિક કોઈને કહેવાય નહીં, નાસ્તિક હોતો જ નથી. આ લોકો એ પોતપોતાના સ્વાર્થ માટે, અમારે તિરસ્કાર માટે નાસ્તિક શબ્દ બોલેલા છે. અસ્થિ પણ હું પોતાનું, અસ્થિ પણ હું જયારે ભાન છે એ આસ્તિક છે અને નાસ્તિક કહેવાય. આ તો લોકો તિરસ્કાર ને શોધખોળ કરેલી, આ મંદિરે નથી આવતો, ના નથી આવતો, નાસ્તિક છે, ભગવાન માનતો નથી, ખબર ને, એવું કશું છે નહીં. ભગવાન ના માનતો હોય, મંદિરે ના જતો હોય, તો પણ આસ્તિક છે. એટલે કે બધું ન્યાય નીતિ પ્રમાણિકતામાં કદાચ ગુણ હોય, એના શું હોય માટે એ આસ્તિક છે. એને બધા નાસ્તિક કરે છે, ભયંકર જોખમ છે, પણ લોકો આપણા સમજણ નથી. એટલે એનું અસ્તિત્વ છે ને નાસ્તિક કહેવાય. શું હોવ એવું બોલશે નાસ્તિક કે હા શું વાત છે બોલો ગયા બોલે આપણા લોકો મંદિર માં જનારા અહંકાર છે ઓછો પોતાનો, જો હું આસ્તિક છું ના નાસ્તિક છું, તેમાં આસ્તિક નું કશું શીખવું, બાપો એ કઈ પૂછતા લાખ અવતાર મંદિર માં જાવ કઈ પૂછતા નથી. કમાયા તો પામ નહીં, તો આફ્રિકા થશે આખી જિંદગી પણ કમાયા ને શું પામ, એવું મંદિરમાં તમે જાઓ કમાવ નહીં તો શું પામ, મંદિરમાં કમાવા માટે જવાનું કે ભોટ માટે કમાવા, એના તો ભોટ થઈ ના મંદિરમાં કોકડી બચી રહ્યા છે, અરે મન નાખી લઈ જતો ને બહાર ચીડે હોય ને તેને છોડવાની દવા છે, પણ મંદિર માં ચીડવાની દવા નથી. આપડા લોકો કે છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, ધર્મ ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. અહી બધા પાપ કરી રહ્યા હોય જોડે આવે, અહીં તો એ આટલું પાપ છે પછી કોઈ છોડાવનાર નથી. કોઈ છોડાવે છોડાવનાર હોવો જોઈએ ને, એવો કઈ કરતું હોય તો પાણી જો આમ વહી જતું હોય તો ઉપર ચડતા રહે ના આમ કેમ સ્વભાવમાં છે. સ્વભાવ અને આ સ્વભાવ નું પ્રદર્શન થઈ રહ્યું છે. શું થઈ રહ્યું? તને સમજ પાડી કે આ સ્વભાવ તું જોઈશ નહીં, આ સ્વભાવમાં મહી રહ્યા છે ત્યારે જો ખબર ને, આ સ્વભાવ તો જાત જાતતા હોય એટલે સ્વભાવમાંથી લીધો હજો છે. ખબર ને, બધું આ દોષી દેખાય છે તે જ પોતાની અક્કલ વાપરવાથી દેખાય, અક્કલ ના વાપરવાથી દેખાય. કઈ રીતે અક્કલ વાપરે તો દોષી દેખાય? કેવી રીતે અક્કલ વાપરે કે દોષી દેખાય? ત્યાં ફોડ પાડો ને દોષી દેખાય છે બધા. બધા પોતાના દોષ દેખાય. હમણાં નાનો નાનો દુકડો દેવાનો હોય એના ઘરમાં કોઈ એના ફાધર નો કોટ આમ ભરેલો હોય, દુકડું જોતું હોય અને કોઈ પૈસા ને નીકાળી દેતો હોય તો છોકરાને એવું કઈ દોષિત લાગે ને? બુદ્ધિ હોય તો લાગે. જેટલા દોષ દેખાય છે પોતા અંદર જેટલા દોષ દેખાય બધો પોતાનો ફોટો છે દોષ છે. બાકી પોતે નિર્દોષ છે એટલે બધી દોષ દેખાય છે. સ્વભાવ છે, સ્વભાવ નું પ્રદર્શન છે આ જગત. બીજાના પણ દોષારોપણ કરવો એમાં એક બીજાનો પણ દોષારોપણ કરીએ, બીજાનો પણ દોષારોપણ કરીએ, આરોપ મૂકીએ તો બંધન કરું કે નહીં? કે છું તું દોષનો આરોપ કરી દો. હા, આપણે કહીએ કે તું કપટી છે, આવો આરોપ કરી દો. બધા જોખમ દોષ તો નહીં, જોખમ એ જોખમ ને લઈને તો એટલે ગાયો બેસું બધું છે ને. જોખમ ના હોય તો ગાયો બેસું હોય નહીં, પછી અહીંયા ક્યાં સુધી ચાલે? કોઈ નિર્દોષ ઉપર આપણે દોષિત કરીએ, દોષ નિર્દોષ ઉપર આપણે દોષ મૂકીએ, આરોપ મૂકીએ તો પરિણામ શું? કોઈ નિર્દોષ હોય એના ઉપર આપણે આરોપ મૂકીએ તો બધા જોખમ જોખમ વધારે. આમાં દોષ લાગે તારે આપણે સમજ મૂકતા, આપણે મારી મન શું ભૂલી ગયેલી નથી દોષ દેખાય શું? એટલે આપણી ભૂલ જડે, આપણે એ બધી આપણી ભૂલ રહી છે જડે. તમને દેખાય લોકોનો દોષ? લોકોનો દોષ દેખાય છે? લોકોમાં દોષ દેખાય છે? જ્ઞાન લીધા પેલા એવું દેખાતું હતું કે સામે વાળો જ દોષિત છે. બધું બધું દેખાતું છે હવે કે નહીં? એ નહીં, હવે તૂટી ગયું, તૂટી ગયું. તારે જ્ઞાન લેતા પેલા અવળું દેખાતું તારે એટલું ફરક પડી ગયું? બધું અવળું દેખાતું જ્ઞાન એટલે સવળી દ્રષ્ટિથી ઉત્પન્ન થાય. શું થાય? અને ઊંધી દ્રષ્ટિથી અજ્ઞાન ઉત્પન્ન થાય. અત્યારે પછી ઊંધી દ્રષ્ટિ હતી. અને જે દ્રષ્ટિ એ સૃષ્ટિ બહાર દેખાય, જે દેખાય દ્રષ્ટિ જેવી સૃષ્ટિ જગત વ્યવસ્થિત છે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, તો પછી આ શાસન દેવ દેવીઓ એ શું છે? શાસન દેવ દેવીઓ છે એ શું છે? સાયન્ટિફિક સર્કમ એવિડન્સ છે અને આ દેવદેવીઓ છે, શાસન દેવદેવીઓ, એ બેનો સંબંધ શું સંબંધ રહ્યો? એ વ્યવસ્થિત આપે જે વ્યવસ્થા વ્યવસ્થિત આપે બધું આખું જગત આખું જગત ધર્મ છો કે જ્યાં ધર્મ ઉપર આઘાત આવે ત્યાં આગળ એમના ફર્જ બધા મારી હોય. શાસન દેવી એમનો ધર્મ દરેક સૌ અને જુદા જુદા ધર્મ હોય. કઈ નામ આપો ને શાસન દેવી આમાં શાસન દેવીઓ ના નામો આપો ને શાસન દેવ દેવીઓ ના નામો આપો એમ કે છે. નામ નામ કહો એમ કે છે. બધા બહુ નામ હોય બે ચાર તો આપો. અમુક જળ માણસ અંબાજી કે છે, અમુક જળ માણસ ભગવાન અંબિકા દેવી અંબિકા દેવી અને અંબાજી આસન ફરક છે બને નો ફેરફાર લાગે. જેને જુદું પાડવું જેને જુદું પડે નહી તો એક જ છે પાડવું એને જુદું પડી ગયું નામ કરી બધા વાતરા કરી શકે ને પદ્માવતી તો પાર્થના ભગવાન ના હતા. મારી સામે સિદ્ધિકા દેવી હતા શાસન દેવી ચક્રદેવી ઋષભ દેવી હતા તે બધા દેવથી ઋષભ દેવથી કરી અત્યારે જે શાસન દેવીઓ હતા એ બધા અત્યારે છે. ચક્રેશ્વર દેવી તો સુસર્જન વખત ના એમના છે કેટલાક કેટલાક ના તે સુંદર મોકલે ચાલી ગયા તો ચક્રેશ્વર મોકલી ગયા છે એ આપણે જાણીએ ને. આપણે તો આમાં એટલું જાણો કે ભાઈ છે અત્યારે દેવી એટલું જાણો મોકલી ગયા એમના ઘરે આપણે શું ફાયદો છે ના એ આપણે તાતો દેવી કામ કરે છે એટલું જાણવું મોક્ષ પર બસ તપાસ કરવા જવું પડે છે મોટી તપાસ શાસન જીવ જેવી ઉપર વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત એક શક્તિ છે ને દાદા એટલે શાસન દેવ દેવીઓ ની ઉપર વ્યવસ્થિત ને આધીન છે. શાસન દેવ દેવીઓ ની ઉપર એક વ્યવસ્થિત શક્તિ છે. શાસન દેવ દેવી વ્યવસ્થિત કહીએ છીએ જે શક્તિ છે શાસન દેવ દેવીઓ ની ઉપર પણ એને આપણે વ્યવસ્થિત શક્તિ કહ્યું તો એ છે તો સુપ્રીમ થઈ ને વ્યવસ્થિત શક્તિ કોને સુપ્રીમ તો પાવર નથી હોતો સુપ્રીમ અધિકાર માં કદી કોઈ વસ્તુ જ નથી તો પછી સુપ્રીમ જો કરવા દે તો ઇન્ટિરિયર ઇન્ટિરિયર છે ને એમ સુપ્રીમ ક્યાંથી આવે આપણી ભાષા અસ્તિત્વ જુદું અસ્તિત્વ છે આનું અસ્તિત્વ એવી વસ્તુ નથી આની આપણું સહજ થઈ બ્રહ્માંડમાં પ્રમાણે ચાલે વ્યવસ્થિત ના આધારે ચાલે જ્યાં સુધી પ્રકૃતિ માં છે બે દેવીઓ ત્યાં સુધી વ્યવસ્થિત સાધે મોક્ષમાં જાય તો વ્યવસ્થિત સાધે નહીં બરોબર પણ તેથી કરી સુપિરિયર કોઈ નથી. વ્યવસ્થિત કેમ હું તમારે સુપિરિયર તો પછી એને કેમ તું ઇન્ફિરિયર છું ટાઈમ લેવા પેલા વાત થઈ હતી ને હા અસ્તિત્વ આપી રીતે વાત કરશો તમારે કામ ના પ્રશ્ન પૂછ્યો ના કામ ના સાહેબ શાસ્ત્ર માં બરોબર પણ આપણે સાયન્ટિફિકલી પ્રજાને બીજા ધર્મ કઈ રીતે સમજાય? જૈન સિવાય બહુ ઓછા લોકો માને છે, એ આપ કઈ રીતે સમજાવશો? જયારે આને એટલું દુઃખ હોય છે, સાગરો એ સાગર પ્રમાણે આયુષ્ય, એ સાગર નું આયુષ્ય એની સાથે, એ બે પ્રશ્ન અત્યારે છે. કે જે અમુક પ્રશ્નો મને ઉઠ્યા છે, એનું સમાધાન થયું નથી. શાસ્ત્રો માં બધે વાંચ્યું છે પણ એને મને શંકા રહ્યા કરે છે, તો એનો ખુલાસો આપની પાસે પૂછવાના છે અને ડોક્ટર સોનેજી પાસે પણ પૂછીશ. હમણાં એ નથી એટલે રહી ગયું. એટલે એમનો પ્રશ્ન મુખ્ય એ છે કે સ્વર્ગ અને નર્ક છે, સ્વર્ગ અને નર્ક, તો એનો તમે પુરાવો કેવી રીતે આપશો? સ્વર્ગ અને નર્ક એનો પુરાવો કેવી રીતે આપશો? અને બીજું કે પેલું જે સાગર આયુષ્યનું માપ, જે સાગરો છે, સાગરો પણ વર્ષ છે, આયુષ્યનું માપદંડ જે છે સાગરોપમ વર્ષો આટલા આટલા આટલા, એ સાગર શું છે એ જરા સમજવું છે. તમારે કામના શું હશે? એનું એટલું બધું દુઃખ નું વર્ણન કર્યું. કામના પ્રશ્ન પૂછો ના કામના એક નો જવાબ સાગર પ્રમાણે સાગર તમને કામના શું લાગશે? એ જોવા દો, સ્વર્ગ અને નરક નો વિશે બહુ સમજ છે. તે શું છે તમારે કેવું પડે? આપણે, હું પણ લેક્ચર આપું છું લોકોને કઈ રીતે સમજાવું જૈન ધર્મ સિવાય બીજા ધર્મ લોકો માનતા નથી. કે છે હું પણ લેક્ચર આપું છું અને જૈન ધર્મ સિવાય બીજા લોકો ને પણ ઉપદેશ આપું છું, ત્યારે લોકોને આ સ્વર્ગ અને નર્ક ની શંકા ઉઠે એટલે એમને સમજાવવા માટે મારે કઈ રીતે જવાબ આપવો, એટલા માટે આપને પૂછીએ છીએ. હા, પણ સ્વર્ગ ને નર્ક આપણને અહીંયા જે ક્રેડિટ થાય એ બધા સ્વર્ગો જવાના, ડેબિટ થાય એ નર્કો જવાના. ક્રેડિટ થાય એટલે જે લોકોને સુખ આપતો હોય, લોકો દુઃખ આપે તોય પણ સુખ આપે, એવા જે સુપર હ્યુમન હોય તે નર્કમાં જાય. સુપર હ્યુમન છે કે અલગ છે? એમને કહે છે સુપર હ્યુમન હોય તે નર્કમાં જાય. એ પૃથ્વી ઉપર છે કે અલગ છે? બ્રહ્માંડમાં છે પૃથ્વી, એટલે આ પૃથ્વી પર નથી. હા, જડી જોડે આ પૃથ્વી પર નથી, બરોબર. અને આટલું બધું લાંબુ આયુષ્ય સાગરો પર્યંત જે આયુષ્ય ગણાવે છે, સાગરો પર એક વ્યક્તિ કઈ રીતે સહન કરી શકે? એ કે છે કે આ જે સાગરો પર જેટલું બધું આયુષ્ય ગણાવે છે, તો કે એટલું બધું આયુષ્ય એક વ્યક્તિ કઈ રીતે સહન કરી શકે? ના સહન કરે તો આપણે ગરમ પાણી નહીં રહેવું.